મિત્રો, જીવનમાં ઘણી વખત એવું થાય છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, સાચા દિલથી પ્રયત્ન કરીએ છીએ, છતાં પરિણામ તરત દેખાતું નથી. ત્યારે મનમાં પ્રશ્ન આવે, શું મારી મહેનત વ્યર્થ ગઈ? ના, યાદ રાખો, ઈમાનદાર પ્રયત્નો ક્યારેય વ્યર્થ જતા નથી. પ્રકૃતિનો નિયમ છે કે દરેક સાચા પ્રયત્નનું ફળ જરૂર મળે છે. કદાચ આજે નહીં, પણ આવતીકાલે તો ચોક્કસ. જેમ ખેડૂત બીજ વાવે ત્યારે તરત જ પાક નથી મળતો, એ પાણી આપે, સંભાળ રાખે અને ધીરજ રાખે. સમય આવતા તે બીજ સુંદર પાકમાં બદલાઈ જાય છે. એ જ રીતે આપણા સાચા પ્રયત્નો પણ જીવનમાં અનુભવ, કળા કૌશલ્ય અને સફળતા રૂપે ચોક્કસ પાછા આવે જ છે. એટલે જ્યારે પરિણામ મોડું આવે ત્યારે નિરાશ ના થવું, મહેનત ચાલુ રાખવી, વિશ્વાસ રાખવો અને ધીરજ રાખવી. મિત્રો, યાદ રાખીએ, સાચા પ્રયત્નો